અહારક શરીર અપને કોઈ યાદ નહીં ઔદારિક શરીર વૈક્રિય શરીર અહારક શરીર ઓર ફિર કસાય સમુદ્ર હા અહારક શરીર હોતા વહી બતા રહે વહી હૈ ટુકડા નિકલતા હૈ હા નિકલતા એક હાથ કા રશ્મિ હાથ જીતના કોઈ જતા કોઈ યાદ રહેતા હૈ કોઈ નહીં યાદ રહેતા હૈ હમકો જરૂર નહીં શાસ્ત્ર કી બાત હૈ મગર ઇધર સે જાતા હૈ બુલાતા લે તો મતલબ યે આપકો પ્રાપ્ત હૈ ઇસકા અર્થ યે હુઆ આપકો પ્રાપ્ત હૈ એનો અર્થ હૈ કે આ તમને પ્રાપ્ત છે હમ સબ બુલાતા કર સકતા હૈ તો યે પ્રાપ્ત મુજે હોતા હૈ નહીં આપ દેતા ક્યું કહેતે હૈ સીધા કહીએ ના પ્રાપ્ત હૈ ચોખ્ખી વાત કહો મહારાજ સાહેબ કે જે આગળ ચોખ્ખી જ વાત કરી દો નહીં હમ તો કુછ સમજને વાલા હૈ નહીં મેરે કો પ્રાપ્ત હૈ દેતા કહીએ નહીં રાગણી પ્રાણાને સીધે કહીએ કે પ્રાપ્ત હૈ દાદા કહેજો બધાની વચમાં ના કરો મને એકલા કહી દેજો કે થોડી વાર એકલા વાત કરશે આપ કહેતે હરેક પ્રશ્ન કા ઉત્તર હૈ મેરા પ્રશ્ન મેરા મોક્ષ કોણ કે ઘર મેં હોગા કે આપ પૂછો કે હરેક પ્રશ્ન નો ઉત્તર આપું તો કે મારો એક પ્રશ્ન છે કે મારો મોક્ષ કયા ભવમાં થશે પ્રશ્ન હમ નહીં જાણતા વો પ્રશ્ન હમ નહીં જાણતા હમ તો જીસકો મન કા સમાધાન નહીં હો સકતા હૈ અધ્યક્ષ ખુલાસા મિલ જાતે મુનિ કા પ્રશ્ન ઓર આધે ઘંટે કે બાદ મેરા ક્યા હોને વાલા મેં ભી નહીં જાણતા વો ભી નહીં જાણતા મતલબ યે એક બાત મુજે બહુત પસંદ આઈ સાફ બાત હૈ કહી ભી યે ગુરુ ગુરુડમ યા ધોખા દેને વાલી બાત નહીં નહીં તો સફા વાદી બોલે એક વાત મને બહુ ગમી આપની કે ક્યાં પણ ગુરુડમ ગુરુડમ કે ધોખો દબો આપવાની વાત સીધે સીધો સાફ કહી દો છો આપ એ છે તો કે ધોખો બોલો યહી તો ફિર ભેદ વિજ્ઞાન હૈ વહાં ભી અગર યે આજ જો દુનિયા મેં ચલતા હૈ ધોખા ક્યુંકિ મેરા બિઝનેસ મેં હૈ ઉત્તર આયા યે રાખ પડ ગઈ બસ નહીં આ બિઝનેસ વાળા ગુપ્ત રખતા હૈ મેરે બિઝનેસ હૈ નહીં ચમત્કાર કી કરના જાણતે હી નહીં આપ બિઝનેસ કરને વાળે કે હૈ જો ગુંડા બિઝનેસ કરવાનો તમે જાણતા જ નથી કે હા બિઝનેસ તો હમકો હમ જાણતા નહીં બિઝનેસ કે મહાવીર કો જબ મહાવીર ને તો યે કહા કે તો હી ઉચ્ચે ભૂજત સે જો ઋતુ હોતા હૈ ઉસકી શુદ્ધિ હોતી હૈ શુદ્ધ હોતા ઉસમે ધર્મ ટિકતા હૈ તો ઋતુ તો આ ગઈ તો ફિર બિઝનેસ કહાં રહા બિઝનેસ મેં તો ધોખા ચાહિયે બિઝનેસ સમજને ના ક્યું નહીં આયા તો બચપન સે મેરે મેં મમતા બહુત બહુત કમી થી બિલકુલ બહુત કમી મમતા થી ઓર જ્ઞાન હો ગયા જબ મમતા ચલી ગઈ ઓર ઈગોઈ જબ મમતા સબ ચલા ગયા હમારે પાસ ક્યા રહ્યા યે ઋજુતા આતી હૈ સબ કુછ બચતા નહીં રુજુતા મૃદુતા સબ આ ગયા ક્ષમા ધર્મ હોના ચાહિયે ક્ષમા ધર્મ ચાર ધર્મ મહાવીર ક્ષમા ધર્મ બતાવો ક્ષમા કે ઐસી ચીજ હોય વો સબ લોગ ક્ષમા કરતા એક ક્ષમા નહીં ક્ષમા તો જો સહજ ક્ષમા હોતા હૈ ક્યા ધર્મ કે ચાર દ્વાર શાંતિ મુક્તિ આર્જવ માર્ગવ ચાર દ્વાર શાંતિ સહિષ્ણુતા મુક્તિ નિર્લોકતા આર્જ ઋજુતા ઓર મૃજુતા હમારા જ્ઞાન સુરત કા સ્ટેશન પે હુઆ થા વો સુરત ના સબ લોગ એ ડિસ્ટ્રિક્ટ કા લોગ સબ હમને બોલને લગા કે હમકો કુછ ફાયદા હોના ચાહિયે હમારા ડિસ્ટ્રિક્ટ કો પહેલા તો એ ડિસ્ટ્રિક્ટ માં હોને વાલા હૈ જો દેરાસર હોને વાલા હૈ ના ઉસી ડિસ્ટ્રિક્ટ માં હોને વાલા હૈ જ્યાં જ્ઞાન સબ લોગ આત્મા જુદા હૈ દેતી યે ભી સમજતા નહીં તો ઇસકે કુછ આત્મા દેતી જુદા હૈ વો સમજને કે લિયે કુછ જરૂર હૈ કે નહીં ઠીક હૈ અચ્છા આપકા જ્ઞાન આ ગયા જબ તક યે ફૂલ આદમી ચલતા હૈ સૂક્ષ્મ મેં નહીં જાતા તબ તક યે વ્યવહાર સ્થૂળ હોતા હૈ નૌકાર મંત્ર બોલો કૃષ્ણ સિમંદર સ્વામી હોના છીએ નહીં તો ચોવીસ તીર્થંકર સારી હશે નહીં ચોવીસ તીર્થંકર સિદ્ધ હો ગયા એટલે હરિહંત તો હોય છે વર્તમાન હરિહંત ચાહીએ તો ભૂત હરિહંત ચલેગા નહીં પર ભાવિ હરિહંત ભી ચલેગા નહીં નહીં વર્તમાન કો તો રખા હી હૈ વર્તમાન કો તો રખા હી હૈ જગન્ય તીર્થંકર વીસ તીર્થંકર ઉત્કૃષ્ટ છે 160 તીર્થંકર એ તો વર્તમાન સારી વર્તમાન કમ સે કમ 20 ઓર ઉત્કૃષ્ટ મેં 160 એ તો વર્તમાન મેં રહેતી નિરંતર પર આચાર્ય મહારાજ સબ હમકો બોલતા હૈ કે વો સંગ આપકા સંગ બનાતા હૈ વો હમકો સંગ દો તો અચ્છી બાત હૈ હમને કોઈ બોલ દિયા હૈ કે કમિટી પાસ કરેગા તો આપકો સોંપ દેંગે હમારે ક્યાં સિર્ફ જરૂર હૈ સોંપ દેંગે હા તો કમિટી કોણ હૈ પાસ કરને વાળી કમિટી કોણ કમિટી કોણ છે કે છે પાસ કરવા વાળી એ પાસ કરવા વાળી કમિટી કોણ છે એમ કે વો એસે એસે પાંચ આદમી હૈ તો એટલે બનાયા કે સોંપને કે લિયે કિસને ઇનકો યે જ્ઞાન હૈ હા બસ હમારા હાથ મેં કોઈ નહીં હમકો તો લે આયા ઇધર ઇધર લે જાયગા પીછે હમારા હાથ મેં ઇતના હૈ વો લે આતા હૈ કોઈ લે આતા હૈ વહાં ચલે જાતે હૈ લે આવે ત્યાં જતા રહો તમે હા ક્યું કે હમારે ખુદ કા ખુદ પણા નહીં હૈ શરીર પર ભી અધિકાર નહીં હૈ નહીં હૈ શરીર પર પણ અધિકાર નથી હૈ કોઈ અધિકાર નહીં બોડી બિલકુલ સારી ઇસીલિયે તો ફિર પાણી પીવાને વાળા યે કરને વાળા વે કરને કે અધિકાર તો હૈ નહીં તો દૂસરો કા અધિકાર હો જાતા હૈ હમ જબ અપના અધિકાર છૂટતા હૈ તો દૂસરે અધિકાર કર લેતે હૈ ભાવના ક્રેક હો ગઈ થી હા ફિર ડાક્ટર લોગ ઉધર લેને કો આયા હા ઘર કો और वहाँ दवा फैम ले गए एक रूम में आराम के लिए वहाँ डॉक्टर लोग सबको बोलने लगा कि आप बहुत सहनशीलता रखता है मैंने बोल दिया कि हमारा सहनशीलता गुण होता ही नहीं सहनशीलता सहनशील गुण अहंकारी को होता है હમારા અહંકાર નહીં તો અમારા સહનશીલતા ગુણ હૈ નહીં તો આપ બોલને લગા કે આપ કેસા પૂછ દેખાતા હૈ પાઉ એસે કા હો ગયા હૈ મેં બોલે મેરે કોઈ ઇફેક્ટ નહીં હોતી હૈ મેરે કોઈ ઇફેક્ટ ચેતક જ્ઞાન કા યે પહેલા લક્ષણ હોતા હૈ કે કોઈ અનુભવ નહીં હોતા ઉસકા દર્દ કા વેદના કા પીડા કા એટલે ચેતક જ્ઞાન નું પહેલું લક્ષણ એ છે કે દેહ ની પીડા નો કોઈ અનુભવ ના થાય બિલકુલ અલગ હોતા હૈ વેદે અને પોતે જાણે જાણે જ્ઞાની વ્યક્તિ બરો ભોગતે જ્ઞાની જાણતા હૈ જ્ઞાની ભોગતા હૈ ઘટના હમને એક એસા આદમી દેખા જો અપના શ્રાવક થા બરા તત્વ જ્ઞાન હૈ તો ઉસકો અધિક હો ગયા તો કર્મ કી ભી અપની સીમા હૈ સબ કુછ કર્મ હી હૈ એસા નહીં હોતા નહીં તો ફિર ઈશ્વર બન જાયેગા વે બોલા નિરંતર અનુભવ મોહ કઈ હો ગયા હૈ વો નિરંતર અનુભવ હી રહેતા હૈ મોહ કરે વ્યવસાય કરને સે વો કિણે મોહ ઉપસ્થિત નહીં હો જાતા હૈ વો અપની અનુભવ મોહ કઈ કહાં હોગા હૈ બિલકુલ મોહ કઈ હો ગયા હૈ ચારિત્ર મોહ રે ચારિત્ર મોહ તો લગતા નહીં ચારિત્ર ચલે જતા હૈ મોહ કી દો પ્રકૃતિ મોહ ચારિત્ર મોહ દર્શન મોહ ક્ષય હો સકતા ચારિત્ર મોહ તો અભી એસે મેં આજ પહેલે દો ચારિત્ર મોહ તો ભગવાન કે ભી હોતા થા નહીં કેવલ જ્ઞાની કે નહીં હોતા ભગવાન ભી નહીં ભગવાન કેવલી હોય તબ પહેલે દ્રવ્ય ભગવાન હોતા ભાવ ભગવાન તો કેવલી હોય કે બાદ બનતા સાહેબ દર્શન ભાવ કિંમત હૈ મહાવીર ક્યાં બોલતા દર્શન ભાવ જો ચલા ગયા તુમ હું ખુદ હો ગયા કે કિંમત મેં માનતા કાર્યક્રમો કી કિંમત હી નહીં કિંમત તો મેં માનતા હું કહેતી હું કાર્યક્રમો નહીં દેખિયે ઇસમે એક મેને આજ પ્રશ્ન પૂછા વો ભાઈ સે જાય ઉનસે કે જો ઇસમે વિજ્ઞાન મેં આ જાતે વે લોગ આજ કા જો યે અપ્રામાણિકતા મિલાવટ એસા કરતે હૈ યા ઉનસે બિલકુલ છૂટ જાતે બરાબર અગર છૂટ જાતે તબ તો મેં માનતા હું કે ઉસ ચીજ નિષ્પક્ષ સાહેબ કે જે હમ મારા સાહેબ વોહી ઠીક હૈ યે બાત છૂટ જાતી હૈ મેં લોગ બોલે પ્રકાર तीन प्रकार का चले गए संजल में नहीं हाँ नहीं यही तो आज की समस्या है बड़ी अप्रामाणिकता यही मानी वो सब कुछ ध्यान रखने का छूट जाता है कोई चीज नहीं पाँच पैसे का गलत कभी जुदा करने का मन ही नहीं होता कभी होता ही नहीं ये तब लेने के बाद जो याद होता है 25 प्रकार का मोह चले गया 25 प्रकार का हाँ 28 में से 3 तो चले गए सम्यक दर्शन के साथ वेद विज्ञान के साथ 28 में से 3 तो સમ્યક દર્શન થયું એટલે ભેદ વિજ્ઞાન ની સાથે ચાલી ગયા ચાલી જશે સમ્યક તો મોહ મિથ્યા તો મોહ મિશ્ર મોહ ની તીન તો ચલી ગયું અબ જો 25 બચે હૈ 16 કસાય ઓર 9 કસાય આ સમ્યક તો મોહ નહીં જતા હૈ તો સમ્યક તો મોહ વિજ્ઞાન થી જતા હૈ દુસરા કોઈ કોઈ જ્ઞાન થી સમ્યક તો નહીં જતા હૈ એ તો ઇસસે હી જતા હૈ એ બિલકુલ ઠીક વાત હૈ અહંકાર તો ઇતના ચલા જતા હૈ જ્ઞાન લેને કે બાદ કભી મેરી પત્ની ઘર એસએસી પાસ હૈ કભી મુજસે ઉસ પર ગુસ્સે ગુસ્સા હો ગયા તો મેં ઉસકી માફી માંગ લેતા હું વાલી કલા કા આત્મા કા અનુભવ કા ચરણ રોજ કર સર લગા કે મેં માફી માંગ લેતા હું પત્નીઓ કે તો ચરણ રોજ બહુત લગાતી હૈ નહીં હૈ હર પાક એક કહાની તો મેં સુના દું વાત તક મો હૈ મો ક્રોધ માન માયા લોભ બિલકુલ ઠીક હૈ મુજે તો ઇસ બાત કી પ્રસન્નતા હૈ જીતને અહંકાર ચલે ગયા મુજે એક વ્યક્તિ એસા મિલા કે જો સમ્યક દર્શન પર ભેદ વિજ્ઞાન પર ઇતના બળ દે રહા હૈ જો કે મેં ચાહતા સચમુચ અમે બરા હર્ષ હુઆ કે જે મને વો આનંદ આય છે કે જે તમને એક ઘંટે મેં ઇગોઇઝમ અહંકાર ઓર મમતા સબ ચલે જાતી ઓર સબ ઇસમે કુછ રહેતા હૈ નહીં વો હૈ હી નહીં રહેતા હૈ મેરે વ્યક્તિઓ કો આપને તૈયાર કિયા ઇસકે લિયે આપકો સાધુવાદ દેના ચાહિએ હર શુક્લ ધ્યાન સર્વ સર્વ હો જાતા હૈ શુક્લ ધ્યાન સર્વ હો જાતા હૈ કે આટલા લોકો ને તમે તૈયાર કર્યા આટલા બધા લોકો તમે આપને આનંદ હૈ આપકો આપકો ભી આનંદ હૈ મેરે કોઈ આનંદ હૈ મુજે ભી આનંદ હૈ આપકો ભી આનંદ હૈ બરાબર હૈ વોહી બાત હૈ વો આપ આપને કોઈ એસા હો ગયા ના કે જો આજ હમ દેખ સકતે હૈ જુદા તો યે કર દિયા આપને એટલે જુદા તો આપે કરી દીધા હૈ નહીં હમ અરે આપસે મતલબ આપ નથી ભેદ વિજ્ઞાન અભેદ વિજ્ઞાન એક હી જુદા જુદા હૈ નહીં બરા રમેશ ભાઈ તો નવું ચાર્જ થતું નથી અને જૂનું સારી ડિસ્ચાર્જ રહે છે કરીને તો કે છે કે બરાબર છે કે જેને એને હું પુનર્બંધ કહું છું વાત બરાબર એક એક દો અવતાર કે લીએ ચાર્જ હોતા હૈ ક્યું કે મેરી આજ્ઞા નિરંતર પાલતા હૈ ભાઈ આજ્ઞા પાલતા હૈ ક્યા પતા આપકો ઠીક હૈ સર ઠીક હૈ કોઈ વાત નહીં વૈસે તો ઝૂઠ બોલે કે જરૂરત નહીં જરૂર પણ સુરેશ ને કહે રહે આશીર્વાદ લે મહારાજ જી પાસે હા બરોબર ઓ સોલ્વન્ટ ફોર મેલ્ટિંગ ઇગોઇઝમ સોલ્વન્ટ ફોર મેલ્ટિંગ ઇગોઇઝમ ઇગોઇઝમ ચરણ મેં મોક્ષ હૈ ઇસકા મતલબ હૈ કે સારે કેન્દ્ર હમારે પેર મેં હૈ કિસી કરી ભી હૈ પિનિયલ ભી હૈ સબ ક્યા હૈ જ્ઞાની પુરુષી કી તરિયા મેં મોક્ષ હૈ ઉનકી જો તરિયા હૈ ઓર હમારે શરીર સે જો ઊર્જા પર નિષ્ક્રમણ હોતા બહાર નિકલતી ઉસકે મુખ્ય સ્થાન હૈ પેરો કી ઉંગલિયાં ઓર હાથ કી ઉંગલિયાં ચરણ ને સ્પર્શ કરે તો એ ચરણ ની ઊર્જા બીજા નામ જતી ના રહે બીજા બીજા ની ઊર્જા કર સકતા નહીં બોડી સે જુદા રહેતા કુછ કમી જાતી હોતા નહીં એસે રહેતા એક 1000 માઇલ મુસાફરી કરતા એક 1000 માઇલ મુસાફરી કરતા નહીં ફ્રેશ રહેતા મારે જલ્દી પેલી ઉર્જા જતી રહે પાછી બીજી નવી ભરાય નહીં ઇગોઇઝમ વાળા ખરાબ હો જતા कभी किया है तो और कुछ बोलेगा तुमको और तुमको अपमान करेगा तो तुमको क्या लगेगा? और फिर बोलता है कि मेरे को निर्दोष ही दिखाता है, वर्ल्ड में कोई दोषी दिखाता ही नहीं है। बिल्कुल ठीक है, यही तो सम्यक दर्शन है। दृष्टिकोण बदल जाए, दृष्टिकोण तो सारा बदल जाता है। वो बोलता है कि मेरे को गाड़ी दे मारे तो भी देखिए दोषी दिखाता नहीं हमको। कोई आदमी कोई जीव मात्र दोषी दिखाता नहीं, दोषी मैं हूँ अकेला ये जानता है। सम्यक दर्शन में ये न हो तो सम्यक दर्शन फिर हुआ ही क्या? जब दूसरे का दोष देखता रहे तो वह तो राजनीति क्यों होगा, પત્રકાર હોય થઈ જાય રોજના ચાર પાંચ પ્રતિક્રમણ થઈ જાય એક આદમી દાદી કરતા હૈકે બોલતા नहीं, नहीं एक तो आपका कीमत राजेंद्र के प्रति लगाव रहा उससे हुआ या अपने आप जब उदय होता है कि श्रीमद राजेंद्र ने थोड़ी एटले तमने थोड़ी श्रीमद राजेंद्र उनका प्रभाव रहा है क्या आप पर? श्रीमद राजेंद्र नो आप ऊपर प्रभाव रहो प्रारंभ गुरु की तो नाबद नहीं। हाँ गुरु तरीके नहीं ठीक है, वो ज्ञानी पुरुष है। इसके मेरे ख्याल में आया कि ज्ञानी पुरुष व्यवहार से हाँ ज्ञानी पुरुष बराबर है, यह प्रभाव रहा समझ में है कि आत्मा क्या चीज है। हाँ तो ये श्रीमंदक स्वामी का क्या राजेंद्र के संस्कार से ही तो नहीं आया? गुरु तो हमकी जो प्रगट है ना इसको गुरु मानता है, प्रगट के बिना गुरु मानता नहीं किसी को। ठीक है, ऐसा प्रगट हमको मिला नहीं है तो आगे का तो अवसर मिला होगा वो इसी बात है, मगर ये जन्म में तो नहीं मिला है। तो फिर प्रगट को गुरु मानता हूँ। श्रीमंदर स्वामी का जिस दिन आपको स्टेशन पर हुआ उसी दिन हो गया या बाद में? श्रीमंदर स्वामी को तुमने जे दिवसे स्टेशन पर ध्यान थयू ए दिवसे थयू के पछी थयू? ज्ञान थता पहले दिन थे, पहले दिन संबंध थे, पहले के संबंध है। यही तो बात मैं पूछना चाहता था कि यह संबंध हाँ एक पक्षी नहीं एक पक्षी संबंध एक पक्षी तो इतना ही। हाँ ये तो ठीक है, नहीं पर आपको संबंध होने का कारण क्या बना? हमारे संबंध होने का कारण क्यों बनी? पहला है होना, पहला इतना था कि तीर्थंकर किधर है वो सब मानता है कि योगा करके उन्हें हमारी समझ में नहीं आता है। ठीक है, तीर्थक का तलाश किया। हाँ कोई बात हाँ तो तीर्थंकर की खोज में से निकला। हाँ तो तीर्थंकर बात जान लिया हमारे समझ आ गया। आओ, अगर आओ, 30 साल तक आकाश में जाता है, 30 साल तक। अच्छा पढ़ किया, बोलने लगा कि मेरे को एक पैसा भी फायदा नहीं होगा क्योंकि मतभेद कभी हुआ नहीं, पर मतभेद नहीं हुआ कभी, कटाई कमी नहीं हुआ और बमता कमी नहीं हुआ तो फिर क्या करने का? उससे शांति रहती ज्ञानी बुद्धि बीज है पढ़ने के शांति रहती है, मतलब जहाँ तक पढ़ता है वहाँ से ठीक है पढ़ लिया फिर छूटे नहीं। ये बिल्कुल ठीक बात है, प्रयोग के बिना नहीं होता है, प्रयोग के बिना नहीं होता है। हमारा तो ये अनुभव है ना, हम तो क्या ऐसी बात है। हाँ मैंने ज्ञान में कोई लेना देना नहीं है। ठीक है, ज्ञान का तो अलग प्रश्न, सदन रोज छुपा है और ज्ञान ज्ञान के तो अलग बात है, ये तो मैं ठीक है, पर ये जो संबंध वाली बात हमको शिक्षक से ये तो शिक्षक मिल गया नहीं, एक तो मान्यता के रूप में या साक्षात्कार के रूप में, बस इतना नहीं તમને એવું જાણું છે કે આ તમારે તમને શ્રીમંત સ્વામી જોડે માન્યતા રૂપે થયું છે કે સાક્ષાત્કાર રૂપે થયું છે? માન્યતા રૂપે કે સાક્ષાત્કાર રૂપે? સાક્ષાત્કાર ભી નહીં, માન્યતા ભી નહીં, હશે એવું કહે સુંદર ભૂમિકા બનશે. આમ જો તલાક કરતા હતા હરિહંત કિધર હે? વો હરિહંત હમકો મિલ ગયા. એસે એસે તીન અવસ્થાએ હો સકે? એસા દર્શન વહાં ગયા? તીન અવસ્થા ફીટ હો ગયા. એક તો માનસિક પ્રોજેક્શન હોતા હૈ, મેન્ટલ પ્રોજેક્શન. એક તો માનસિક પ્રક્ષેપણ, એક માન્યતા ઓર એક સાક્ષાત્કાર. તીન મેં થી ચોથી અવસ્થા નહીં. કે ત્રણ અવસ્થા હોય શકે. એક તો કે જે માનસિક પ્રોજેક્શન હોય, બીજું છે તો માન્યતામાં હોય, અને ત્રીજું સાક્ષાત્કાર હોય. તો આપને કહ્યું છે માનસિક નહીં છે, બોડી જે નહીં છે, માનસિક નહીં છે, વાચક વાચિક નહીં છે, નીચે ઉપર કાય જો પરમાનન્ટ જો પ્રાથમિક જ્ઞાન પ્રજ્ઞા જીસકા જીસકી સંજ્ઞા હૈ પ્રજ્ઞા, વો પ્રજ્ઞા હૈ ને? હા, ઇસકી માફક હૈ બાત. ઠીક હૈ, પ્રજ્ઞા કે હોતા હૈ? પ્રજ્ઞા કે લિયે હરિભદ્ર સૂરી ને લિખા કે લઈ કે દુનિયામાં કોઈ ભી ગિલિપ તો ઇસમાં અવરોધ કર મત કરો. અચ્છા, એક બાત તો યે હૈ. અબ દૂસરી બાત, કોઈ ભી ગિલિપમાં અવરોધ મત કરો. યે ઠીક હૈ. ગટ બિલીફ એક એક વસ્તુ કે લીએ હૈ, અનેક અંત કે બાદ યે તો અપને આપ દ્રષ્ટિ બન જાતી હૈ. અચ્છા, દૂસરી બાત. દૂસરી બાત યે જો હૈ ના, ઉતને વાલી બાત, ભેજને વાલી બાત. હા, ના કુછ ભી દે દે, પર ક્યા ઇસકા પ્રયોગ ભી ચલતા હૈ? યે પૂછતા હૈ. અરે દૂસરો કો કરાતે હૈ? એમ કે છે કે આજે આપનું જે આ અહીંયાથી જે બોડી જાય છે એ પ્રયોગ તમારો ચાલુ છે? અહીંયાથી સિમંદર સ્વામી પાસે જો જોઈએ જાય છે કોઈ બધો જરૂર પડતા હૈ? અને પડતા સબ હોતા હૈ? હા, કોઈ બધો હોતા હૈ. ઘણા મેરે કો લગતા હૈ એસા કે નહીં, આપ કરતે હૈ ઇન્ટેન્શનલી યા હોતા? અભી એ સવાલ કા જવાબ દેને કે લીએ હમકો તકલીફ હોતી હૈ, જબ ઇસકા જવાબ હમકો મિલ જાતા હૈ. નહીં, ઇસકા તો એસા હૈ કે મેરા અનુભવ હૈ કે કોઈ ભી પ્રશ્ન આયે તત્કાલ ઉસકા ઉત્તર આ જાતા હૈ. તો ઇસકા યે અર્થ ભી વહાં સે કોઈ ટુકડા જાતા હૈ, એસા અનુભવ એક અલગ બાત હૈ. ઉત્તર આ જાના એક અલગ બાત હૈ. ઉત્તર તો અપની પ્રજ્ઞા મેં સે ભી નિકલ જાયેગા. ઓર યે પ્રક્રિયા તો હૈ પુતલે વાત આહાર. એમ કે છે કે આ કોઈ પણ પ્રશ્ન નો જવાબ મળી જાય એ વસ્તુ જુદી છે, અને જે અહિયાંથી દેહ જાય અને જવાબ લઈને આવે એ વસ્તુ જુદી છે. કે આપને કયું થાય છે? મને કોઈ કોઈ દફે એસા લગતા હૈ કે ગયા ઓર જવાબ લેકે આયા. કોઈ દફે લગતા હૈ, કોઈ દફે. અચ્છા, કયુંકે મેરે કો તો સબ વેદાંત વાળા પૂછતા હૈ સબ દેશ કી બાત, જૈનિઝમ વાળા પૂછતા હૈ સબ દેશ કી બાત, સબ સબકી પૂછતા હૈ તો આભાર સબ જવાબ દેના પડતા હૈ. અચ્છા અચ્છા, તો ચાર વેદ પઢ લે તો ક્યાં બોલતા હૈ? દિસ ઇઝ નોટ ધેટ, એ આત્મા નહીં હૈ. નહી નહી, ચાર વેદ પઢ લે એ આત્મા નહીં હૈ. તો ચાર વેદ કા જો ઉપરી જ્ઞાની પુરુષ હૈ વહાં આત્મા હૈ. આત્મા અવર્ણનીય હૈ, અવસ્તરીય હૈ. કોઈ શબ્દથી પકડાતા નહીં. અસયસ્ત સ્વયં નથી, સબકા સત્સન વિજય. નહીં, સબકા સત્સન વિજય, વાં કોઈ તર્ક નહીં હૈ. અપદસ્ય પદમ નાસ્તી, અપદ હૈ વાં કોઈ તર્ક નહીં હૈ. વાં કોઈ પદ નહીં હૈ, વાં કોઈ પદ નહીં હૈ, વાં કોઈ ભાષા નહીં હૈ. અરૂપી સત્તા, હા, કેવલ અરૂપી સત્તા હૈ. કેવલ અરૂપી સત્તા છે. હા, અરૂપી છે. જબ મે 20 સાલ તક ઉસકો પિછાનતા થા, પણ મેરા અંતરા એસા થા કે મે ઉસકે પાસ નહીં જા સકતા થા. ઓર કુછ એસા મેરી સંપ્રદાયિક ગ્રંથિ ભી એસી હોતી થી. મે સિતામ્બર હું. અચ્છા, હા, તો મેરી સંપ્રદાયિક ગ્રંથિ ભી એસી હૈ. પણ હમકો એક કૃપાળુ કા વચન મિલા કે વો જૈન પુદગલ જો હૈ વો મોક્ષ કે આધાર પર તુમને જૈન પુદગલ ભી છોડના પડેગા વો જબ મેને છોડના પડેગા ત્યાગી ત્યાગી પુદગલ ભી છોડના પડતા મહાવીર તો જૈન ભી નહીં થે જૈન ભી નહીં થે ઓર સબ નિરાકરણ વો ચરણ મે હુઆ મે આયા ના બિલકુલ તે ક્યાં ગયું તમારું પ્રાપ્તિ થશે નિર્ણય થાય જૈન ના સાધુ આચાર્ય ને એ કહેતા હતા કે અમે જૈન ધર્મ એક છે વિતરાક ધર્મ છે મેં કહ્યું ના વિતરાક ધર્મ છે જૈન ધર્મ એકાંતિક માર્ગ છે કે અમે તમને વેદાંત વાળા નો અમે સ્વીકારવા તૈયાર નથી વેદાંત વાળા અને તમારો મંત્ર અમે સ્વીકારવા નથી ભગવાન ત્યાં નતા ભગવાન બોલાયા હતા મહાવીર કા તો વિતરાગ માર્ગ થા જૈન નામ નહીં થા વિતરાગ માર્ગ ભી બના હૈ મહાવીર માર્ગ મેં તો જૈન નામ નહીં થા મહાવીર માર્ગ નામ નહીં થા ये तो महावीर के निर्वाण के 200 वर्ष बाद जैन नाम पड़ा जैन नाम पड़ा 200 बाद बिल्कुल बाद में जो कि बाद में हुआ है ना कितना साधु आचार्य ने ज्ञान लेके साथ में बैठते हैं निकंठ के नारे कुत्ते बस निर्गम निर्ग्रंथ ठीक है निर्गम कहना भी करेंगे જો ભી મત બજાયગા મસાજી હો જાયગા નામ થા નિકંઠે પાવે નિર્ગમ પ્રવચન નિર્ગમ પ્રવચન નિર્ગમ પ્રવચન પાવે નિર્ગમ પ્રવચન નિર્ગમ પ્રવચન ભગવાન ભી નિર્ગમ અમે નિર્ગમ કોઈ ગંતી નહીં ભગવાન કે જ્ઞાની કે જ્ઞાન છે અધિકારી ભગવાન અમારા પૂજ્ય ગણાય કેવા જ્ઞાની છે ચાર અંશ છે વધારે અમારા પૂજ્ય પૂજ્ય કા ભાવ અમારે 356 ડિગ્રી ભગવાન 360 ડિગ્રી પૂજ્ય પૂજક ની મર્યાદા ભી એક દિવસ સમાપ્ત હોને વાલી પૂજ્ય પૂજ્ય ની મર્યાદા પણ એક દિવસ સમાપ્ત થઈ જશે હા અમે સંયમ પાડીએ છીએ એ સંયમ તમે કેમ સ્વીકારતા નથી અમે સંયમ પાડીએ છીએ તમે સંયમ કેમ સ્વીકારતા નથી પૂછતા હતા હું એવું નથી કહેતો કે હું નહીં સ્વીકારતો ભગવાન મહાવીર પણ સ્વીકારતા નથી મહાવીર નહીં સ્વીકારતી ગરીબો જતો પછી વેચી પડ્યો એને ચડાવીએ પાણી ચડાવીએ પાણી ચડવા માટે આ શબ્દ વાપરે પાણી ચડાવવા માટે આ શબ્દ વાપરે છે કે તું તારું પુરુષાર્થમ ક્યાં કર્યું કયું કર્યું એટલે પેલા ત્રણો હા પાણી ચડાવવા માટે આ વાપરે છે આશરે બધા પુસ્તકો શાસ્ત્રો છે સાચા પુરુષો નું વતન છે જ્ઞાનીઓ નું વતન છે એમાં તમારું શું ભર્યું કે છે શું કે છે તમારું શું ભર્યું જમવા વખત તમારું શું ભર્યું જે જાતિ ના એ પુસ્તક છે એ જાતિ તમે છો નહીં જે જાતિ ના પુસ્તક છે એ જાતિ ના તમે છો નહીં તમે વિરુદ્ધ જાતિ ના છો તમને પુસ્તક હેલ્પ શું કરશે કે એક વાંચો તો એક વખત પુણ્ય બંધાશે ફક્ત કારણ કે પેલામાં નથી ભોજન માં અને આ ભાવ માં છો એટલે તમે પુણ્ય બંધ ભોજન ઉભું છે કે કરવાથી થાય એવું છે નહીં કે કરવાથી થાય એટલે આ બધું કર્યા છે કર્યા કરે લોકો ભગવાન શું કહેવાય રહ્યા છે કે આ જ્ઞાન છે દર્શન માં આવવું જોઈએ કે શું કહે જ્ઞાન દર્શન માં આવેલું જ્ઞાન નહીં એ જ્ઞાન જ ના કહેવાય હવે આપણે શું કરીએ છીએ દર્શન જ્ઞાન ને ચારિત્ર કરીએ છીએ. આ જ્ઞાન દર્શન ચારિત્ર ક્રમિક માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર, એટલે પહેલું દર્શન આપડે લાવીએ, આપડે દર્શન પહેલું લાવીએ, પછી જ્ઞાન માં ફિટ થઈ જાય. દ્રષ્ટિ બદલી એટલે ચાલી જાય, દ્રષ્ટિ બદલાઈ જાય, એટલે બધી જ્ઞાન ચારિત્ર બી આપો આપી જાય. જ્ઞાન બદલવા દ્રષ્ટિ બદલાય નહીં, દ્રષ્ટિ બદલાય નહીં. એટલે જે જ્ઞાન દ્રષ્ટિમાં આવે, દર્શનમાં આવે, એ જ્ઞાન હેલ્પ શું કરે? કે લાખ અવતાર કરે, હેલ્પ શું કરે? આપડા શાસ્ત્રકાર આપડા બધા અત્યારે મારે બધા ગાયબ કરે છે ને રાતે, એ ગાયબ દર્શન માં આવવું જોઈએ. એક શબ્દ જો દર્શન માં આવે તો કલ્યાણ થાય, દર્શન માં આવે છે રીતે. તેથી કૃપા જોઈએ, કોઈ ગો ટુ જ્ઞાન તારી દ્રષ્ટિ કોણ છે? તું જે આમ જોઉં છું, આ જોવું દેખાડશે કોણ? તને કે દ્રષ્ટિ કોણ છે? અને પોતાની દ્રષ્ટિ બેસી ગયેલી જે જાય નઈ, પોતાની જે દ્રષ્ટિ બેસી ગઈ છે જેની પર ખાતરી થઈ ગઈ છે ને, એને શ્રદ્ધા બેસી ગઈ છે કે હું જ ખરેખર ચંદુલાલ છું, અને આ મારા વાઈફ જ છે, અને આ મારા મધર જ છે. એ જે તને દ્રષ્ટિ શ્રદ્ધા બેસી ગઈ છે, નથી બેસી ગઈ? હા બેસી. એ ઉઠાઈ ગયા કરીને પ્રતિ એ બધી ઉઠે છે રીતે. જ્ઞાની પ્રતિ જે અહિયાં બેઠી છે ત્યાંથી ઉઠાડીને આ બાજુ લાવી આપે. જ્ઞાની જ્ઞાની પૂછા બધી રોંગ બિલકુલ છે. હું ચંદુલાલ છું, અમારી વાઈફ છે, આ મામા છે, આમ છે, એને ફ્રેક્ચર કરી નાખે એકદમ, અને રાઈટ પેલી બેસાય છે, જાતે જ રીતે બેસાય. પોતે એ જે બિલીફ પોતે ધરાવે છે એ જ બિલીફ ને ફેરવી કેવી રીતે કરે? પુસ્તકમાં માથાથી ફરે નહી, પુસ્તકમાં લખ્યું હોય કે તમે ચંદુલાલ છો જ નહીં, તમારું ગોત્ર નથી, નામે નથી, એટલે ભાઈ ના આવું લોક કે છે, હું કઉ છું શું કરીએ? કોઈ અપેક્ષા હશે પણ હા, અમને તો એવું કઈ માલુમ પડતું અનુભવ નથી આવતું. કે અનુભવ છે એટલે કોઈ આચાર્ય મારું છૂટતું નથી. આનું આ શાસ્ત્ર છે, અમે ભૂલ નથી. જે ઉતાર કરે છે અક્ષરી ભૂલ ચિત્ર છે એનું ફરવું પૂછણ જ નહીં કરી જાય ફરે સી રીતે. અરે પચાવર તો આ અવતાર ના, બીજા કેટલા અવતાર ના કેટલા? પણ દાદા દર વખતે તો જ્ઞાની પુરુષ હોય જ નહીં, દર વખતે તો જ્ઞાની પુરુષ હોય જ નહીં. કોઈ કાળ એવો નથી કે જ્યાં જ્ઞાની પુરુષ હોય. એટલે શ્રીમદ રાજચંદ્ર કહ્યું કે જ્ઞાની પુરુષ નો અહીં હયાતી હોવી એ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હો વખત દુર્લભ લખ્યું હતું. અને જો તે સુલભ થઈ પડે તમારું કલ્યાણ થઈ ગયા. કોક વખત હોય એટલે વાને મારી કોયલ કઈ પછી કે ખુબ જબરદસ્ત પવન આપવાથી કોઈ ખેતી આવી ગઈ એના જેવું થયું છે. કામ કાઢી લેવાનું હોય, પણ લાખેક વર્ષે પણ દાદા કોઈ એવો તો બાકી ને કે જેને પોતાની મેસે જ્ઞાન થાય. એકાદ લાખ વર્ષે એવો તો કોઈ પાકે ને કે જેને પોતાની મેળે જ્ઞાન થાય. એને સ્વયંભૂ કહ્યા છે, પણ સ્વયંભૂ આ અપેક્ષા આ અવતારી અપેક્ષા ગયા અવતારી આગળ થી જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. એટલે આગળ ના કોઈ અવતાર માં જ્ઞાની કરેલું નહીં તો ના થાય, સ્વયં બુદ્ધ થઈ જ ના શકાય. સીધે કોઈને એમ ના થાય. એટલે સ્વયં બુદ્ધ ને આગળ ના કોઈ અવતાર માં જ્ઞાની પુરુષ, સ્વયં બુદ્ધ આ કાળ ના આધારે અમને કહ્યું, અમારે કોઈ નું લેવું નહીં પડ્યું એટલે અમને સ્વયં બુદ્ધ કે તીર્થંકર બધા સ્વયં બુદ્ધ થાય. એ અવતાર માં લેવું ના ભાઈ, ગુરુ ના ભાઈ અમને. પણ આગળના ભાવ ની અંદર લઈને આવ્યા. એટલે અમને સ્વયં બુદ્ધ કે, પણ તેમને શું ગયા અવતાર માં ગુરુઓ ખયા છે? ગુરુ ભાઈ જ્ઞાન થી જ લાવ્યો. બેઠા હોય તેને કોઈ પકડી દે એના આમ જ જ્ઞાન થાય, તે શાસ્ત્ર કરો ના પાય. એ તો સ્વયં બુદ્ધ થાય છે કે અને ત્યાગી વેહ થાય છે, સંસારી વેહ થાય છે, સ્ત્રી ને થાય છે, પુરુષ ને થાય છે, નપુંસક ને થાય છે, બધું બધું કરે છે. એટલે કોઈ એમ પકડી ના દે કે આ જ વેહ થાય છે, સાધુ વેહ દુરાગ્રહ નો માર્ગ જ નહી, આ અનાગ્રહ નો માર્ગ. અનાગ્રહ અનાગ્રહ સમજણ બધી હતી. હા તો એવું બોલે એ તો મતિ પોતે ઘણી વાત છે એ લોકો, પણ અમની પોતાની મતિ પોતે આવું હોય નઈ. આ એ છોકરો જે ડાક્ટર એ તો ડાક્ટર હતો ને, એની પ્રશ્ન પૂછતા તે એવું જો કદી એટલે બુજુ હોય તો ગમે તે આપણા હૃદય થાય એવું જ્ઞાન થાય. એક છે તો આપણો મિત્ર નમસ્કાર કરશે. એ પરમ વિનય નો અભાવ નહી, પરમ વિનય નો અભાવ પણ ખરો ને. પરમ વિનય નો અભાવ નહી, વિનય અપર વિનય નો અભાવ, બસ પરમ વિનય નો અભાવ. વિનય કરો, વિવેક વિનય નહી, વિવેક દાદા કરો. હા વિનય તો નહી, વિવેક કરો. હા પણ પરમ વિનય નો અભાવ આમ પોતે તિલક અમારે જોઈએ એટલે નમસ્કાર કરવો જ જોઈએ આપણે. એ પછી નાનું છોકરું હો કે રહેલો હો તે જીવન કે ધન છે આ કાળમાં આત્મા પ્રાપ્ત થયો તમારું વાંચેલું તમારું આ એક પદ થી એ બધું સમજી જાય કે ઓહો આખો માવી ના બધો થી ધંધા આવી ગયો આ પદમાં. મુક્તિ બજાર માં જવાનો રસ્તો બધો આ પદમાં આવી જાય. એટલે બંધન બજાર નો તો રસ્તો છે જ લોકો પાસે. તમારે કયા કયા બજાર માં જવા, તમે વધારો તો પામ થઈ જાય. તમારી મરજી પર આધાર રાખે છે, મરજી પર આધાર રાખે છે. એક બેંક માં ખાતું ખોલ્યું, જેટલો બાદ હોય એટલો ઓવરડ્રાફ્ટ કર્યું, એટલે પછી આપડી મરજી પર જેટલો ઓવરડ્રાફ્ટ લેવો એટલે લઈ શકે. શું કે રિપેર કર્યા વગર નો રિપેર નહીં કર્યો, એને લિમિટે નહીં ઓફર ખાલી બે નહીં કર્યો. કેટલું બધું વજન લઈને ફરે છે દરરોજ લે આટલો લોટ થોડો કેટલું વજન લઈને ફરે છે પચાસ એક લાખ નું બદલ લઈને ફરતા હશે. આ પેટ બધું બદલ લેશે કે દાદરામાં રહીને જ કહ્યું બધાને બસ બેઠા હતા તેથી અમે અમારી આગળ અમે સર્વજ્ઞ સમાન થયા જ છીએ કહ્યું અને અમારી આરાધના કરવી હોય તો કરજો ન કરવી હોય તો વિરાધના ના કરશો અમે એવી તમને વિનંતી કરીએ છીએ. તો આરાધના કરવી હોય તો કરજો વિરાધના ન કરશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. પછી મોટી સંજી અક્ષરી ચોક્કસ આ પછી માણસો બધા આ જેને જોયા નતા પ્રભુશ્રી તે લોકો પ્રભુશ્રી જોયા તે લોકો મેં પછી વાત કરી એમને એમને ભગત ને કે અમે તો દાદા સુવત પાછા આવશે સંસારી દુઃખ નો અભાવ થઈ જાય છે. સંસારી દુઃખ હરે જ નહીં ને શું શું યાદ આવે ખરે. હવે દાદા સંસાર સંસાર છે ખરો પણ હવે અંદર થી મુક્તતા લાગે છે. એક જગત એક કલાક પણ જો વિસ્મૃત થાય જીવનું બહુ કલ્યાણ છે. વિસ્મૃત થાય કેવી રીતે હજુ તમારી વિસ્મૃતિ નિરંતર કરવી નથી પડતી દાદા કરવી ના કરવી નથી પડતી. પેલા નોકરવારી ગણવી પડતી હતી નોકરવારી ગણવી પડતી હતી તોય મણકા ફરતા હતા કશું ફરતું કશું નતું વિસ્મૃત થતું મણકા ફરતા હતા અને પછી છેવટે પેલો રૂનો પેલો ગઠિયો આવે તારે પ્રત્યક્ષ મળે અને ત્યાગા ત્યાગ સંભવે નહી જાય ગયું એ સમજાય નહી ત્યાગા ત્યાગ સંભવે નહી. દાદા પાસે આવ્યો તે પેલા જે જે વિકલ્પો થતા હતા તે દાદા પાસે આવ્યા પછી થી એમાંનો એક વિકલ્પ પછી રહ્યો નથી. હવે કોને કાઢી નાખ્યો સીડી જ્ઞાન દર્શન પ્રતિથી ને લક્ષ્ય કેટલી સીડી થઈ જાય છે બધું કેવું નિરંતર સામાયિક એક સામાયિક કરવું મુશ્કેલ છે. થોડા દિવસ ઉપર ઇન્દુબેન શેઠ આવ્યા તમારે ત્યાં મોડું કેવું છે મને તો અવલંબન કરવા નિરાલંબી રાજનીતિ થી ફાટી જાય એકદમ ઠંડીમાં ગાડી બહાર કાઢી દીધી કાઢે એ ગરમીમાં મૂકી છૂટી જાય કેવું મન પસંદ નહીં છતાં ઉદયગઢ ના અધીન છે આવી કે તો દાદા મેં જોયું આજે આપણે અહીં આવ્યા તે વખત પેલા ફોટા પડતા હતા ને કે પેલા કે આમ રાખો આમ રાખો, તારે મેં આ પોટલાની બાપ રાખે જ્ઞાની પુરુષ. ના ના, પોતા વાળા તો બહુ સારા. અજામ કે છે આ સંસારમાં કેમ ઉભું રહ્યો? આ સંસારમાં કયા દુઃખ માટે ઉભું રહ્યો? પણ દાદા એ એમ જ કરે ને, એને તો વાર સાથે સંબંધ છે, એને જ્ઞાની સાથે ક્યાં સંબંધ છે? એને વાર કાપવા છે એ તો હરખું શું કરે? પણ કરે